श्री पद्म पुराण पातालखंड अध्याय 34। सीतानु आगमन, यज्ञनो आरंभ, अश्वनी मुक्ति, तेना पूर्व जन्मनी कथा, यज्ञनो उपसंहार अने राम भक्ति तथा अश्वमेघ कथा श्रवणनो महिमा। शेष जी कहे छे मुने। त्यार पछी लक्ष्मणे आवीने फरीथी जानकीजीना चरणोमां प्रणाम कर्या। વિનયશીલ લક્ષ્મણને આવેલા જોઈને ફરીથી પોતાને બોલાવ્યા હોવાની વાત સાંભળીને સીતાએ કહ્યું, સુમિત્રાનંદન, મને શ્રી રામચંદ્રજીએ મહાન વનમાં ત્યાગી દીધી છે, તેથી હવે હું કઈ રીતે આવું? અહીં જ મહર્ષિ વાલ્મીકીના આશ્રમ પર રહીશ અને નિરંતર શ્રીરામનું સ્મરણ કર્યા કરીશ। તેમની વાત સાંભળીને લક્ષ્મણે કહ્યું, માતાજી, તમે પતિવ્રતા છો, શ્રી રઘુનાથજી વારંવાર તમને બોલાવી રહ્યા છે। પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના અપરાધને મનમાં રાખતી નથી, તેથી આ ઉત્તમ રથ પર બેસો અને મારી સાથે આવવાની કૃપા કરો। પતિને જ દેવતા માનનારા જાનકીએ લક્ષ્મણની આ બધી વાતો સાંભળીને આશ્રમની બધી તપસ્વીની સ્ત્રીઓ તથા વેદવેતા મુનિઓને પ્રણામ કર્યા અને મનમાં શ્રીરામનું સ્મરણ કરતા રહીને તેઓ રથ પર બેસીને અયોધ્યાપુરી તરફ ચાલ્યા। તે સમયે તેમણે બહુ કિંમતી વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા હતા। ક્રમશઃ નગરીમાં પહોંચીને તેઓ સરયુના તટ પર ગયા, જ્યાં સ્વયં શ્રી રઘુનાથજી બિરાજમાન હતા। પાતિવ્રતમાં તત્પર રહેનારા સુંદરી સીતા ત્યાં જઈને રથ પરથી ઉતરી ગયા અને લક્ષ્મણની સાથે શ્રીરામચંદ્રજીની પાસે પહોંચીને તેમના ચરણોમાં પડી ગયા। પ્રેમ વિહોલા જાનકીજીને આવેલા જોઈને શ્રીરામચંદ્રજી બોલ્યા, સાધ્વી, આ સમયે તમારી સાથે હું યજ્ઞની સમાપ્તિ કરીશ। ત્યાર પછી સીતા મહર્ષિ વાલ્મીકી તથા બીજા ઋષિઓને પ્રણામ કરીને માતાઓના ચરણોમાં પ્રણામ કરવા માટે ઉત્કંઠાપૂર્વક તેમની પાસે ગયા। વીરપુત્રોને જન્મ આપનારી પોતાની પ્રિય વહુ જાનકીને આવતી જોઈને કૌશલ્યાને બહુ હર્ષ થયો। તેમણે સીતાને આશીર્વાદ આપ્યા। કૈકેયીએ પણ વિદેહ નંદિનીને પોતાના ચરણોમાં પ્રણામ કરતા જોઈને આશીર્વાદ આપતા કહ્યું, બેટી, તમે પોતાના પતિ અને પુત્રો સાથે ચિરકાળ સુધી જીવિત રહો। એ જ પ્રમાણે સુમિત્રાએ પણ પુત્રવતી જાનકીને પોતાના પગમાં પડેલી જોઈને ઉત્તમ આશીર્વાદ આપ્યા। શ્રીરામચંદ્રજીની પ્રિય પત્ની સતી સાધ્વી સીતા સૌને પ્રણામ કરીને બહુ પ્રસન્ન થયા। શ્રી રઘુનાથજીની ધર્મપત્નીને આવેલા જોઈને મહર્ષિ કુંભજે સોનાની સીતાને હઠાવી લીધા અને તેના સ્થાન પર તેમને બેસાડી દીધા। તે સમયે યજ્ઞ મંડપમાં સીતા સાથે બેઠેલા શ્રીરામચંદ્રજી બહુ શોભી રહ્યા હતા। પછી ઉત્તમ સમય ઉપસ્થિત થતા શ્રી રઘુનાથજીએ યજ્ઞનું કાર્ય આરંભ કર્યું। તેમણે ઉત્તમ બુદ્ધિવાળા વશિષ્ઠજીને પૂછ્યું, સ્વામી, હવે આ શ્રેષ્ઠ યજ્ઞમાં કયું કર્તવ્ય બાકી રહી ગયું છે? રામની વાત સાંભળીને ગુરુદેવે કહ્યું, હવે તમારે બ્રાહ્મણોની સંતોષકારક પૂજા કરવી જોઈએ। આ સાંભળીને શ્રીરામચંદ્રજીએ મહર્ષિ કુંભજને પૂજ્ય માનીને સર્વપ્રથમ તેમનું પૂજન કર્યું। રત્ન અને સુવર્ણના અનેક ભાર, એટલે કે એક ભાર બરાબર 100 શેર, અનેક ભાર મોટી વસ્તુથી ભરેલા અનેક દેશ તથા અત્યંત પ્રીતિદાયક વસ્તુઓ દક્ષિણામાં આપીને તેમણે પત્ની સહિત અગસ્ત્ય મુનિનો સત્કાર કર્યો। પછી ઉત્તમ રત્નો વગેરે દ્વારા પત્ની સહિત મહર્ષિ ચવનનું પૂજન કર્યું। એ જ પ્રમાણે બીજા મહર્ષિઓ તથા સંપૂર્ણ તપસ્વી ઋત્વિજોનું પણ તેમણે અનેક ભાર સોનું અને રત્નો વગેરેથી સત્કાર કર્યો। તે યજ્ઞમાં શ્રીરામે બ્રાહ્મણોને બહુ દક્ષિણા આપી, દીનજનો, અંધજનો અને દુઃખી લોકોને પણ વિવિધ પ્રકારના દાન આપ્યા, સુંદર વસ્ત્રો તથા મધુર ભોજન વહેંચ્યા। ભગવાને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે એવું દાન કર્યું જે સર્વને સંતોષ આપનારું હતું। તેમને બધાને દાન આપતા જોઈને મહર્ષિ કુંભજને બહુ પ્રસન્નતા થઈ। તેમણે અશ્વને સ્નાન કરાવવાના નિમિત્તે અમૃત સમાન જળ મંગાવવા માટે 64 રાજાઓને તેમની રાણીઓ સાથે બોલાવ્યા। શ્રીરામચંદ્રજી બધી પ્રકારના અલંકારોથી સુશોભિત સીતાની સાથે સોનાના ઘડામાં જળ લેવા ગયા। તેમની પાછળ માંડવીની સાથે ભરત, ઉર્મિલાની સાથે લક્ષ્મણ, શ્રુતકીર્તિની સાથે શત્રુઘ્ન, કાંતિમતીની સાથે પુષ્કલ, કોમલાની સાથે લક્ષ્મીનિધિ, મહામૂર્તિની સાથે વિભીષણ, સુમનોહારીની સાથે સુરત તથા મોહનાની સાથે સુગ્રીવ પણ ગયા. એ જ પ્રમાણે બીજા અનેક રાજાઓને વશિષ્ઠજીએ મોકલ્યા. તેમણે પોતે પણ શીતળ અને પવિત્ર જળથી ભરેલી સરયુમાં જઈને વેદ મંત્ર દ્વારા તેના જળને અભિમંત્રિત કર્યું. તેઓ બોલ્યા, હે જળ દેવતા, તમે સંપૂર્ણ લોકોની રક્ષા કરવાવાળા શ્રી રામચંદ્રજીના યજ્ઞ માટે નિશ્ચિત કરેલા અશ્વને પવિત્ર કરો. તમે સંપૂર્ણ લોકોની રક્ષા કરવાવાળા શ્રી રામચંદ્રજીના યજ્ઞ માટે નિશ્ચિત કરેલા અશ્વને પવિત્ર કરો. મુનિને અભિમંત્રિત કરેલા તે જળની રામ વગેરે બધા રાજા બ્રાહ્મણો દ્વારા સુસંસ્કૃત યજ્ઞ મંડપમાં લઈ આવ્યા. તે નિર્મળ જળથી દૂધ જેવા તે અશ્વને નવડાવીને મહર્ષિ કુંભજે મંત્ર દ્વારા રામના હાથે તેને અભિમંત્રિત કરાવ્યું. શ્રી રામચંદ્રજી અશ્વને લક્ષ્ય કરીને બોલ્યા, મહાબાહ, બ્રાહ્મણોથી ભરેલા આ યજ્ઞમાં તમે મને પવિત્ર કરો. આમ કહીને શ્રીરામે સીતાની સાથે તે અશ્વને સ્પર્શ કર્યો. તે સમયે સંપૂર્ણ બ્રાહ્મણોને કુતૂહલ વસા બહુ વિચિત્ર વાત જાણવા મળી. તેઓ આપસમાં કહેવા લાગ્યા, અહો, જેમના નામનું સ્મરણ કરવાથી મનુષ્ય મોટા મોટા પાપોથી છૂટી જાય છે, તે જ શ્રીરામચંદ્રજી આ શું કહી રહ્યા છે? શું અશ્વ તેમને પવિત્ર કરશે? યજ્ઞ મંડપમાં શ્રીરામના હાથનો સ્પર્શ થતા જ તે અશ્વે પશુ શરીરનો પરિત્યાગ કરીને તરત દિવ્ય રૂપ ધારણ કરી લીધું. ઘોડાનું શરીર છોડીને દિવ્ય રૂપધારી મનુષ્ય રૂપે પ્રગટ થયેલા તે અશ્વને જોઈને યજ્ઞમાં આવેલા બધા લોકોને બહુ વિસ્મય થયું. જોકે શ્રીરામચંદ્રજી બધું જ જાણતા હતા, છતાં બધા લોકોને આ રહસ્યનું જ્ઞાન કરાવવા માટે તેમણે પૂછ્યું, દિવ્ય શરીર ધારણ કરનારા પુરુષ તમે કોણ છો? અશ્વયોનિમાં કેમ પડ્યા હતા? આ સમયે શું કરવા ચાહો છો? તે બધી વાત કહો. રામની વાત સાંભળીને દિવ્ય રૂપધારી પુરુષે કહ્યું, ભગવાન, તમે અંદર અને બહાર સર્વત્ર વ્યાપ્ત છો, તેથી તમારાથી કોઈ વાત છુપી નથી. છતાં પણ પૂછી રહ્યા છો તો હું તમને બધું જ યથાર્થ રીતે કહી રહ્યો છું. પૂર્વ જન્મમાં હું એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ હતો, પરંતુ મારાથી એક અપરાધ થઈ ગયો. મહાબાહુ, એક દિવસ હું પાપહારિણી સરયુના તટ પર ગયો અને ત્યાં સ્નાન, પિત્રોનું તર્પણ તથા વિધિપૂર્વક દાન કરીને વેદોક્ત રીત પ્રમાણે તમારું ધ્યાન કરવા લાગ્યો. મહારાજ, તે સમયે મારી પાસે ઘણા માણસો આવ્યા અને તે બધાને ઠગવા માટે મેં અનેક પ્રકારનો દંભ કર્યો. એ જ સમયે મહાતેજસ્વી મહર્ષિ દુર્વાસા સ્વેચ્છાથી પૃથ્વી પર વિચરતા રહીને ત્યાં આવ્યા અને સામે ઊભા રહીને મુજ દંભીને જોવા લાગ્યા. મેં મૌન ધારણ કરી રાખ્યું હતું, ન તો ઊભા થઈને તેમને અર્ધ આપ્યો કે ન તેમના પ્રતિ કોઈ સ્વાગતપૂર્ણ વચન મોઢેથી બોલ્યો. હું ઉન્મત્ત થઈ રહ્યો હતો. મહામતી દુર્વાસાનો સ્વભાવ તો આમ પણ તીક્ષ્ણ છે. મને દંભ કરતો જોઈને તેઓ વધારે પ્રચંડ ક્રોધને વશીભૂત થઈ ગયા અને શ્રાપ આપતા બોલ્યા, તાપસ અધમ, જો તું સરયુના તટ પર આવો દંભ કરી રહ્યો છે તો પશુ યોનિને પ્રાપ્ત થઈ જા. મુનિને આપેલા શ્રાપને સાંભળીને મને બહુ દુઃખ થયું અને મેં તેમના ચરણ પકડી લીધા. રઘુનંદન, ત્યારે મુનિએ મારા પર મોટો અનુગ્રહ કર્યો. તેઓ બોલ્યા, તાપસ, તું શ્રીરામચંદ્રજીના અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બનીશ, પછી ભગવાનના હાથનો સ્પર્શ થતા જ તું દંભહીન દિવ્ય અને મનોહર રૂપ ધારણ કરીને પરમ પદને પ્રાપ્ત થઈ જશે. મહર્ષિનો આપેલો આ શ્રાપ મારા માટે અનુગ્રહ બની ગયો. અનેક જન્મો પછી દેવતાઓ માટે પણ જેની પ્રાપ્તિ થવી કઠણ છે, તે જ આપના હાથનો દિવ્ય સ્પર્શ આજે મને પ્રાપ્ત થયો છે. મહારાજ, હવે આજ્ઞા આપો, હું તમારી કૃપાથી મહાન પદને પ્રાપ્ત થઈ રહ્યો છું, જ્યાં ન શોક છે, ન વૃદ્ધાવસ્થા, ન મૃત્યુ, ન કાલનો વિલાસ, તે સ્થાનમાં જાઉં છું. રાજન, આ બધી તમારી જ કૃપા છે. આ પ્રમાણે બોલીને તેણે શ્રી રઘુનાથજીની પરિક્રમા કરી અને શ્રેષ્ઠ વિમાનમાં બેસીને શ્રી રઘુનાથજીની કૃપાથી તે તેમના સનાતન ધામમાં ચાલ્યો ગયો. તે દિવ્ય પુરુષની વાતો સાંભળીને અન્ય સાધારણ લોકોને પણ શ્રી રામચંદ્રજીના મહિમાનું જ્ઞાન થયું અને તે બધા જ પરસ્પર આનંદમગ્ન થઈને બહુ જ વિસ્મયમાં પડ્યા. મહાબુદ્ધિમાન વાત્સ્યાયનજી સાંભળો, દંભપૂર્વક સ્મરણ કરવાથી પણ ભગવાન શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે. પછી જો દંભ છોડીને તેમની ભક્તિ કરવામાં આવે ત્યારે તો કહેવાનું શું છે. જે રીતે પણ થઈ શકે શ્રીરામચંદ્રજીનું સ્મરણ કરવું જોઈએ, જેનાથી તે પરમ પદની પ્રાપ્તિ થાય છે. જે દેવતા વગેરેને માટે પણ દુર્લભ છે, અશ્વની મુક્તિ રૂપી વિચિત્ર ઘટના જોઈને મુનિએ પોતાને પણ કૃતાર્થ માન્યા, કેમ કે તેઓ સ્વયં પણ શ્રીરામચંદ્રજીના ચરણોના દર્શન અને કર સ્પર્શથી પવિત્ર થઈ રહ્યા હતા. ત્યાર પછી મુનિશ્રેષ્ઠ વશિષ્ઠજી, જેઓ બધા જ દેવતાઓના મનોભાવો સમજવામાં નિપુણ હતા, બોલ્યા, રઘુનંદન, તમે દેવતાઓને કપૂર ભેટ કરો, તેથી તેઓ સ્વયં પ્રગટ થઈને હવિષ્ય ગ્રહણ કરશે. આ સાંભળીને રામચંદ્રજીએ દેવતાઓની પ્રસન્નતા માટે તરત જ બહુ સુંદર કપૂર અર્પણ કર્યું. તેથી મહર્ષિ વશિષ્ઠજીને બહુ પ્રસન્નતા થઈ અને તેમણે અદ્ભુત રૂપ ધારી દેવતાઓનું આહવાન કર્યું. મુનિના આહવાન કર્યા પછી એક જ ક્ષણમાં સંપૂર્ણ દેવતાઓ પોતપોતાના પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા. શેષજી કહે છે, મુને, તે યજ્ઞમાં આપવામાં આવતો હવિ શ્રી રામચંદ્રજીની દ્રષ્ટિ પડવાથી અત્યંત પવિત્ર થઈ ગયો હતો. દેવતાઓ સહિત ઇન્દ્ર તેનું આસ્વાદન કરવા લાગ્યા. તેમને તૃપ્તિ થતી ન હતી, વધારે ને વધારે લેવાની ઈચ્છા થતી હતી. નારાયણ, મહાદેવ, બ્રહ્મા, વરુણ, કુબેર તથા અન્ય લોકપાલ બધા જ તૃપ્ત થઈને પોતપોતાના ભાગ લઈને પોતાના ધામમાં ચાલ્યા ગયા. હોતાનું કાર્ય કરનાર જે મુખ્ય મુખ્ય ઋષિ હતા તે બધાને ભગવાને ચારે દિશાઓમાં રાજ્ય આપી દીધું તથા તેમણે પણ સંતુષ્ટ થઈને શ્રી રઘુનાથજીને ઉત્તમ આશીર્વાદ આપ્યા. ત્યાર પછી વશિષ્ઠજીએ પૂર્ણાહુતિ કરીને કહ્યું, સૌભાગ્યવતી સ્ત્રીઓ આવીને યજ્ઞની પૂર્તિ કરનારા મહારાજની સમર્થના અભ્યુદના કામના કરે. તેમની વાત સાંભળીને સ્ત્રીઓ ઉઠીને મોટા મોટા રાજાઓ દ્વારા પૂજિત શ્રી રામચંદ્રજી પર જેઓ પોતાના સૌંદર્યથી કામદેવને પણ પરાસ્ત કરી રહ્યા હતા, અત્યંત હર્ષ સાથે લાજા એટલે કે ધાણીની વર્ષા કરવા લાગ્યા. ત્યાર પછી મહર્ષિએ શ્રી રામચંદ્રજીને અવભૃત એટલે કે યજ્ઞાંત સ્નાન માટે પ્રેરિત કર્યા, એટલે કે યજ્ઞના અંતે થતું સ્નાન. ત્યારે શ્રી રઘુનાથજી આત્મીય જનોની સાથે સરયુના ઉત્તમ તટ પર ગયા. તે સમયે જે લોકો સીતાપતિના મુખચંદ્રનું અવલોકન કરતા તેઓ જોતા જ રહી જતા હતા. તેમની આંખો સ્થિર થઈ જતી હતી. જેમના હૃદયમાં ઘણા સમયથી ભગવાનના દર્શનની લાલસા હતી તે લોકો મહારાજ શ્રીરામને સીતાની સાથે સરયુ તરફ જતા જોઈને આનંદમગ્ન થઈ ગયા. અનેક નટ ગંધર્વો ઉજ્જવળ યશનું ગાન કરતા રહીને સર્વલોક નમસ્કૃત મહારાજની પાછળ પાછળ ગયા. નદીનો રસ્તો મનુષ્યોથી ખીચોખીચ ભરાયેલો હતો. તે માર્ગ પરથી ચાલીને તેઓ શીતળ અને પવિત્ર જળથી પરિપૂર્ણ સરયુ નદીની સમીપ પહોંચ્યા. ત્યાં જઈને કમળ નયન શ્રીરામે સીતાની સાથે સરયુના પાવન જળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ભગવાનની ચરણ રજથી પવિત્ર થયેલા તે વિશ્વવંદિત જળમાં રાજા તથા સાધારણ જનસમુદાયના લોકો પણ ઉતર્યા. ધર્માત્મા શ્રીરામચંદ્રજી સરયુના પાવન જળમાં સીતાની સાથે ઘણા સમય સુધી ક્રીડા કરીને બહાર નીકળ્યા. પછી તેમણે ધોયેલા વસ્ત્ર ધારણ કર્યા, મુગટ અને કુંડળ પહેર્યા તથા કેયુર એટલે બાજુબંધ અને કંકણ એટલે કળાની શોભા પણ અપનાવી. આ પ્રમાણે વસ્ત્ર આભૂષણથી સુશોભિત થઈને કરોડો કામદેવની સુંદરતા ધારણ કરવાવાળા શ્રીરામચંદ્રજી શોભવા લાગ્યા. તે સમયે અનેક રાજા મહારાજાઓએ તેમની સ્તુતિ કરતા હતા. મહામના શ્રી રઘુનાથજીએ સરયુના પાવન તટ પર ઉત્તમ વર્ણથી સુશોભિત યજ્ઞયુપની સ્થાપના કરીને પોતાની ભુજાઓના બળથી ત્રણેય લોકની અદ્ભુત સંપત્તિ પ્રાપ્ત કરી, જે બીજા નરેશો માટે અત્યંત દુર્લભ છે. આ પ્રમાણે ભગવાન શ્રીરામે જનક નંદીની સીતાની સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તથા ત્રિભુવનમાં અત્યંત દુર્લભ અને અનુપમ કીર્તિ પ્રાપ્ત કરી. વાત્સ્યાયનજી, તમે શ્રી રામચંદ્રજીની ઉત્તમ કથા વિશે જે પ્રશ્ન કર્યો હતો તેનું આ પ્રમાણે વર્ણન કર્યું. અશ્વમેઘ યજ્ઞનું વર્ણન મેં વિસ્તારથી કર્યું છે. હવે તમે બીજું શું પૂછવા ઈચ્છો છો? જે મનુષ્ય ભગવાન પ્રત્યે ભક્તિ સાથે શ્રીરામજીના ઉત્તમ યજ્ઞનું શ્રવણ કરે છે તે મોટા મોટા પાપો ને ક્ષણવારમાં પાર કરીને સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ કથા શ્રવણથી પુત્રહીન ને પુત્ર ધનહીન ને ધન રોગી રોગથી અને બંધનમાં પડેલ મનુષ્ય બંધનથી મુક્તિ મેળવે છે. જેમની કથા સાંભળવાથી દુષ્ટ ચાંડાળ પણ પરમ પદને પ્રાપ્ત થાય છે તે જ શ્રીરામચંદ્રજીની ભક્તિમાં જો શ્રેષ્ઠ બ્રાહ્મણ પ્રવૃત્ત થાય તેના માટે તો કહેવું જ શું. મહાભાગ, શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને પાપી પણ પરમપદ અર્થાત સ્વર્ગલોકમાં જાય છે, જે ઇન્દ્ર વગેરે દેવતાઓ માટે પણ દુર્લભ છે. સંસારમાં તે મનુષ્યો જ ધન્ય છે જે શ્રી રઘુનાથજીનું સ્મરણ કરે છે. તે લોકો ક્ષણવાર ક્ષણભરમાં સંસાર સાગરને પાર કરીને અક્ષય સુખને પ્રાપ્ત થાય છે. આ સ્વમેઘ યજ્ઞની કથાને સાંભળીને વાચકને બે ગાયોનું દાન કરવું તથા વસ્ત્ર અલંકાર અને ભોજન વગેરે દ્વારા તેમનો પત્ની સહિત સત્કાર કરવો. આ કથા બ્રહ્મ હત્યાના પાપનો પણ નાશ કરનારી છે. જે લોકો આનું શ્રવણ કરે છે તેઓ દેવ દુર્લભ પરમ પદને પ્રાપ્ત થાય છે. અધ્યાય 34 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.